વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ છઠ્ઠો સર્ગ. રાક્ષસોના અત્યાચારથી પોતાની રક્ષા કરવા વાનપ્રસ્થ મુનિઓની શ્રીરામચંદ્રજીને પ્રાર્થના અને શ્રીરામનું એમને આશ્વાસન. સરભંગ મુનિના બ્રહ્મલોક સિધાવ્યા પછી પ્રજ્વલિત તેજના ઉત્સવંશી શ્રીરામચંદ્રજીની પાસે મુનિઓના ઘણા સમુદાયો પધાર્યા. એમનામાં વૈખાનસ, વાલખિલ્ય, સંપ્રક્ષાલ, મરીચિપ, બહુસંખ્યક અસ્મકુટ, પત્રહાર, દંતો લુખલી, ઉન્મજક, ગાત્રશય, અશ્ય, અન્વકાશિક, સલિલાહાર, વાયુભક્ષ, આકાશનિલય, સ્થંડિલ શાહી, ઉર્ધ્વશાહી, દાંત, આદ્ર પટવાસા, સજબ તપોનિષ્ઠ અને પંચાગિની સેવી આ બધી કોટીના તપસ્વીઓ હતા. અહીં કુલ 21 કોટીના તપસ્વીઓ હતા એવું મનાય છે. તેમાંથી એક એકને આપણે જાણીએ. વૈખાનસ પ્રથમ છે, જે ઋષિઓનો એક સમુદાય જે બ્રહ્માજીના નખથી ઉત્પન્ન થયો છે. વાલખિલ્ય બ્રહ્માજીના રોમ બાલથી પ્રગટેલા મુનિઓનો સમૂહ. સંપ્રક્ષાલ 3 નંબર ઉપર છે, જેઓ ભોજન કર્યા પછી પોતાના વાસણ ધોઈ લૂછીને મૂકી દે છે, બીજા ટક માટે કશું બચાવતા નથી. મરીચિપ નામનો ચતુર્થ, સૂર્ય કે ચંદ્રમાના કિરણોનું પાન કરીને રહેનારા. બહુસંખ્યક અશ્મકુટ જે પાંચમો છે, તે કાચા અન્નને પથ્થરથી ખાંડીને ખાનારા. પત્રહાર છઠ્ઠો છે, જે પાંદડાઓનો આહાર કરનાર. સાતમો દંતો લુખલી, દાંતથી જ ખાંડણિયાનું કામ લેનારા. ઉન્મજક, ગળા સુધી પાણીમાં ડૂબીને તપસ્યા કરનારા. ગાત્રશય, શરીર પાસેથી સૈયાનું કામ લેનાર, અર્થાત પથારી વિના હાથનું જોશીકું કરીને સુનાર. અશ્ય, સૈયાના સાધનોથી રહિત. દસમો પ્રકાર. અગિયારમો અનવકાશિક, નિરંતર સત્કર્મમાં લાગ્યા રહેનારના કારણે કદી અવકાશ ન મેળનારા. અગિયાર. બાર સલિલાહાર, જળ પીને રહેનારા. તેર વાયુભક્ષ, વાયુ પીને જીવન નિર્વાહ કરનારા. ચૌદ આકાશ નિલય, ખુલ્લા મેદાનમાં રહેનારા. સ્થંડિલ શાહી, વેદી પર સુનારા. 15 ઉર્ધ્વવાસી, 16 પર્વત શિખર વગેરે ઊંચા સ્થાનોમાં નિવાસ કરનારા. 17 દાંત, મનને અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા. 18 આદ્રપટવાસા, હંમેશા ભીના કપડાં પહેરનાર. 19 સજબ, નિરંતર જપ કરનારા. 20 તપોનિષ્ઠ, તપસ્યા અથવા પરમાત્મામાં સ્થિર રહેનારા. અને 21 પંચાગ્નિ સેવી, ઉનાળામાં ઉપરથી સૂર્યનો અને ચારે બાજુથી અગ્નિનો તાપ સહેનારા. આ બધી કોટીના તપસ્વીઓ હતા. એ બધા તપસ્વીઓએ બ્રહ્મતેજથી સંપન્ન હતા અને સુદૃઢ યોગના અભ્યાસથી એ બધાનું ચિત્ત એકાગ્ર થઈ ગયું હતું. એ બધા સરભંગ મુનિના આશ્રમે શ્રીરામચંદ્રજીની પાસે આવ્યા. ધર્માત્માઓમાં શ્રેષ્ઠ પરમ ધર્મજ્ઞ શ્રીરામચંદ્રજીની પાસે આવીને એ ધર્મના જ્ઞાતા સંમેલિત ઋષિ સમુદાયો એમને કહ્યું, રઘુનંદન, આપ આ ઈશ્વાકુ વંશની સાથે જ સમસ્ત ભૂમંડળના પણ સ્વામી, સંરક્ષક અને પ્રધાન મહારથી વીર છો. જેમ ઇન્દ્ર દેવતાઓનો રક્ષક છે, એ જ રીતે આપ મનુષ્ય લોકના રક્ષક છો. આપ પોતાના યશ અને પરાક્રમથી ત્રણેય લોકમાં વિખ્યાત છો. આપમાં પિતાની આજ્ઞાના પાલનનું વ્રત, સત્ય ભાષણ તથા સંપૂર્ણ ધર્મ વિદ્યમાન છે. નાગ, આપ મહાત્મા, ધર્મજ્ઞ અને ધર્મવત્સલ છો. અમે આપની પાસે પ્રાર્થી લઈને આવ્યા છીએ, માટે આ સ્વાર્થની વાત જણાવવા ઈચ્છીએ છીએ. આપે એ માટે અમને ક્ષમા કરવી જોઈએ. સ્વામી, જે રાજા પ્રજા પાસે એની આવકનો છઠ્ઠો ભાગ કરવેરાના રૂપમાં લઈ લે અને પુત્રની જેમ પ્રજાની રક્ષા ન કરે, એને મોટા અધર્મની અધર્મના ભાગી થવું પડે છે. શ્રી રામ, જે રાજા પ્રજાનું રક્ષણ કરવામાં જોડાઈને પોતાના રાજ્યમાં નિવાસ કરનારા સૌને પ્રાણ સમાન અથવા પ્રાણથી પણ અધિક પ્રિય પુત્રો સમાન સમજીને સદા સાવધાનીપૂર્વક એમની રક્ષા કરે છે, એ ઘણા વર્ષો સુધી સ્થિર રહેનારી અક્ષય કીર્તિ પ્રાપ્ત કરે છે અને અંતે બ્રહ્મલોકમાં જઈને ત્યાં પણ વિશેષ સન્માનનો ભાગી બને છે. રાજાના રાજ્યમાં મુનિ ફળમૂળનો આહાર કરીને જે ઉત્તમ ધર્મ અનુષ્ઠાન કરે છે એનો ચોથો ભાગ ધર્મ અનુસાર પ્રજાની રક્ષા કરનાર એ રાજાને પ્રાપ્ત થાય છે. શ્રીરામ, આ વનમાં રહેનારો વાનપ્રસ્થ મહાત્માઓનો આ મોટો સમુદાય, જેમાં બ્રાહ્મણોની જ સંખ્યા અધિક છે તથા જેના રક્ષક આપ જ છો, એ રાક્ષસો દ્વારા અનાથની જેમ મરાઈ રહ્યો છે, અર્થાત આ મુનિ સમુદાયને મોટી સંખ્યામાં સંહાર થઈ રહ્યો છે. આવો અને જુઓ, આ ભયંકર રાક્ષસો દ્વારા વારંવાર અનેક પ્રકારે માર્યા ગયેલા મોટી સંખ્યામાં પવિત્રાત્મા મુનિઓના શરીર સબ અથવા આડપિંજરો દેખાઈ રહ્યા છે. પંપા સરોવર અને એની આજુબાજુ વહેનારી તુંગભદ્રા નદીના તટે જેમનો નિવાસ છે, જે મંદાકિનીના કિનારે રહે છે તથા જેમણે ચિત્રકૂટ પર્વતના કિનારે પોતાનું નિવાસ સ્થાન બનાવી લીધું છે, એ બધા ઋષિ મહર્ષિઓને રાક્ષસો દ્વારા મોટી સંખ્યામાં સંહાર કરવામાં આવી રહ્યો છે. આ ભયંકર કર્મ કરનારા રાક્ષસોએ આ વનમાં તપસ્વી મુનિઓને જે આ ભયંકર વિનાશ સર્જ્યો છે એ અમારાથી સહન થતો નથી, તેથી આ રાક્ષસોથી બચવા માટે શરણાગત થઈને અમે આપની પાસે આવ્યા છીએ. શ્રીરામ, આપ શરણાગત વત્સલ છો, તેથી આ નિશાચરોની હાથે મરાઈ રહેલા આ મુનિઓની રક્ષા કરો. વીર રાજકુમાર, આ ભૂમંડળમાં અમને આપનાથી વધીને બીજો કોઈ આશ્રય દેખાતો નથી, આપ આ રાક્ષસોથી અમને સૌને બચાવો. તપસ્યામાં રત રહેનારા એ તપસ્વી મુનિઓની આ વાતો સાંભળીને કુકુત્સ કુલભૂષણ ધર્માત્મા શ્રીરામે એ બધાને કહ્યું, મુનિવરો, તમે મને આમ પ્રાર્થના કરશો નહીં, હું તો તપસ્વી મહાત્માઓનો આજ્ઞાપાલક છું, મારે મારા જ કાર્ય માટે વનમાં તો આમ પણ પ્રવેશ કરવાનો જ છે, એની સાથે સાથે તમારા સૌની સેવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થઈ જશે. રાક્ષસો દ્વારા જે તમને કષ્ટ થઈ રહ્યું છે એને દૂર કરવા માટે જ હું પિતાના આદેશનું પાલન કરતો કરતો આ વનમાં આવ્યો છું. આપ સૌના પ્રયોજનની સિદ્ધિ માટે હું દેવયોગે અહીં આવી પહોંચ્યો છું. તમારી સેવાનો અવસર મળવાથી મારા માટે આ વનવાસ અત્યંત ફળદાયી બની રહેશે. તપોધનો, તપસ્વી મુનિઓ સાથે શત્રુતા રાખનારા એ રાક્ષસોનો હું યુદ્ધમાં સંહાર કરવા ઈચ્છું છું. તમે બધા મહર્ષિઓ ભાઈ સહિત મારું પરાક્રમ જુઓ. આ રીતે તપોધનોને આશ્વાસન આપીને ધર્માત્મા અને શ્રેષ્ઠ વીર શ્રીરામચંદ્રજી લક્ષ્મણ તથા તપસ્વી મહાત્માઓની સાથે સુતીક્ષણ મુનિ પાસે ગયા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આરશ્રમણ આદિકાવ્યના અરણ્યકાંડ છઠ્ઠો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.